લગની લાગી રે મારે લગની લાગી, સખી શામળિયા સંગાથે મારે, શામળિયા સંગાથે મારે લગની લાગી. મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગી, મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગી. સાંભળતામાં ચટકી લાગી, સાંભળતામાં ચટકી લાગી, ઝબકી જાગી. લગની લાગી રે મારે લગની લાગી, સખી શામળિયા સંગાથે મારે, શામળિયા સંગાથે મારે લગની લાગી. વૃંદાવનની વાટે ચાલી કુળલ જાત્યાગી, વૃંદાવનની વાટે ચાલી કુળલ જાત્યાગી. વાસળી વગાડતા જોયા, વાસળી વગાડતા જોયા શામ સોહાગી. લગની લાગી રે મારે લગની લાગી, સખી શામળિયા સંગાથે મારે, શામળિયા સંગાથે મારે લગની લાગી. રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાંગી, રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાંગી. મેં તો અખંડ સોહાગ લીધો, અખંડ સોહાગ લીધો મુખડે માગી. લગની લાગી રે મારે લગની આ સંગાથે મારે, શામળિયા સંગાથે મારે લગની લાગી. મુક્તાનંદ કહે પડે કન્યારા નહીં મેલું વાલો, મુક્તાનંદ કહે પડે કન્યારા નહીં મેલું વાલો. શિરને સાટે ક્યાંથી મળે, શિરને સાટે ક્યાંથી મળે નંદનો લાલો. લગની ગાથે મારે, શામળિયા સંગાથે મારે લગની લાગી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા, દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી. અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે, ઉઠી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધિ પ્રભુ કરુણા બહુ કીધિ. ખેલમ

હશે હંસ જઈ હરિ જનને રે મળશે કાચી તે કાયા પડશે રે તેનો સંગ શિદતજીએ મારા વાલાજી સોવાલપદીશે રે તેનો સંગ શિદતજીએ સોડી ઓ પર શયના કરાવે તો એ સાધુને સંગે રહીએ રે દોરી જન લોક દુર્ભાષણ બોલે દોરી જન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુખ સરવે સહિયે રે તેનો સંગ શિદતજીએ મારા વાલાજી સોવાલપદીશે રે તેનો સંગ શિદતજીએ અમૃત પે અતિ મીઠા મુખથી હરિ ના ચરિત્ર સુણાવે રે બ્રહ્મ ભવ સન કાદિકા જેવા બ્રહ્મ ભવ સન કાદિકા જેવા જેના દર્શન કરવાને આવે રે તેનો સંગ શિદતજીએ મારા વાલાજી સોવાલપદીશે રે તેનો સંગ શિદતજીએ નરક કુંડથી નરસો લાગે દુરી જનનો મુખ મન મારે નરક કુંડથી નરસો લાગે દુરી જનનો મુખ મન મારે મુક્તાનંદ મગન થાય માગે મુક્તાનંદ મગન થાય માગે વાલા વાસ દેજો હરિ જન મારે તેનો સંગ શિદતજીએ મારા વાલાજી સોવાલપદીશે રે તેનો સંગ શિદતજીએ સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય ધ્યેય સ્વરૂપ દાસજી સ્વામીએ આપણને આજે વચનામૃત ના પૂજન તરફ આપણે જઈ રહ્યા છીએ. આજે વચનામૃત જયંતિના પવિત્ર દિવસ છે, તો વચનામૃતની અંદર જ મહારાજે જેને દરરોજ ગાવા માટેની આજ્ઞા કરી છે એવું કીર્તન એ સ્વામી આપને સંભળાવ્યું. આ કીર્તન આમ તો દરરોજ ગાવાનું હોય, અને આ ધનુર્માસ અત્યારે ચાલે છે, તો ધનુર્માસમાં સવારની કથા થાય, અને લગભગ જાજે ભાગે બધા મંદિરોની અંદર કથાને અંતે આ કીર્તન ગવાતા હોય છે. બે પદ છે, બીજું પદ છે મારા હરજી શું હે તન દિશે રે તેને ઘેર સિદ્ધ જઈએ અને તેને સંગ સિદ્ધને રહીએ, એવું સરસ ઈ પદ છે. આ બંને પદ છે એ મહારાજે આપણને આજ્ઞા કરી છે, એમાંથી એક પદ સ્વામી આપણને સંભળાવ્યું. હવે આપણે એક ઝીલણિયું કીર્તન બોલીએ. મને એમ થાય છે કે ઝીલણિયું કીર્તન આપણે આ બીજું કીર્તન છે ને એ કીર્તન ઝીલણિયું બોલીએ, બધા ભક્તો તમે ઝીલજો, પરંતુ સાથે સાથે ઘરે તમે તૈયારી કરવામાં કંઈ અધૂરપ હોય તો જરાક જોઈ લેજો, તૈયારી કરી રાખજો. સિંહાસનમાં અથવા તો એક બાજટ ઉપર સારી જગ્યાએ રૂમાલ, ધોયેલા રૂમાલ ઉપર વચનામૃતને પધરાવજો, અને બાજુમાં ચોખા, કંકુ અને આરતીની તૈયારી કરી રાખજો, તો જ્યારે અહીંથી સંતો પૂજન કરાવે ત્યારે પૂજનમાં તમને સવલત રહે. મારા હર જે સો હે તના દિશે રે તેને ઘેર સીધા જઈએ, મારા હર જે સો હે તન દિશે રે તેને ઘેર સીધા જઈએ, તેને ઘેર હે તવી ના હો કારો ન દેવ જેનો હર ખેશો હૈડો નાહી રે, હે તવી ના હો કારણ દેવ જેનો હર ખેશો હૈડો ન હિસે રે, આગળ જઈને વાતાવે સ્તારે, આગળ જઈને વાતાવે સ્તારે જેની આંખોમાં પ્રેમના દિશે રે તેને ઘેર સીધા જઈએ, જેની આંખોમાં પ્રેમન દિશે રે તેને ઘેર સીધા જઈએ, ભક્તિ ભાવનો ભેદ ન જાણે, ભક્તિ ભાવનો ભેદ ન જાણે, ભોરાયો થઈને ભાળે રે, ભોરાયો થઈને ભાળે રે, લલિત લીલાને લીલાને રંગ ન રાચે, પછી ઉલે છે અંધારો ટાળે રે તેને ઘેર સીધા જઈએ, પછી ઉલે છે અંધારો ટાળે રે તેને ઘેર શિદ જઈએ. મારા હર જે સો હે તના દિશે રે તેને ઘેર શિદ જઈએ. મારા હર જે સો હે તન દિશે રે તેને ઘેર શિદ જઈએ. નામ તણો વિશ્વાસ ના આવે, નામ તણો વિશ્વાસ ના આવે. ઓંડો તે ઓંડો શોધે રે, ઓંડો તે ઓંડો શોધે રે. જાનવી તીરે તરંગા તાજીને, જાનવી તીરે તરંગા તાજીને, તટમાં જઈને કૂપ ખોદે રે તેને ઘેર શિદ જઈએ. એ તટમાં જઈને કૂપ ખોદે રે તેને ઘેર શિદ જઈએ. મારા હર જે સો હે તના દિશે રે તેને ઘેર શિદ જઈએ. મારા હર જે સો હે તન દિશે રે તેને ઘેર શિદ જઈએ. પોતાના સરખી કરીને જાણે, પોતાના સરખી કરીને જાણે. પુરુષોત્તમની કાયા રે, હે પુરુષોત્તમની કાયારે. નરસૈયાના સ્વામીને લેલા, નરસૈયાના સ્વામીને લેલા. ઓયલા મતિયા કહે છે માયારે તેને ઘેર શિદ જઈએ. ઓલા મતિયા કહે છે માયારે તેને ઘેર શિદ જઈએ. મારા હર જે સો હે તના દિશે રે તેને ઘેર શિદ જઈએ. મારા હર જે સો હે તન દિશે રે તેને ઘેર શિદ જઈએ. તેને સંગ શિદ ને રહીએ રે તેને ઘેર શિદ જઈએ. તેને સંગ શિદ ને રહીએ રે તેને ઘેર શિદ જઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજના નામની ધૂન ને ધૂન પછી એક પેલું વચનામૃત વાંચશું, ત્યાર પછી આપણે પૂજન કરશું. સ્વામી

નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ ની જય વાણી મંગલ રૂપિણી ચહસિતા યસ્યાસ્તિ વે મંગલમ વત્રે મંગલ દે ચ દુર્વિલસિતા નૃણાં પરમ મંગલમ વક્ર મંગલકુશ્ચ પાદચલિતાં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલં ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ વાલા ભક્તજનો આજે 201મી વચનામૃત જયંતિ છે આપણું અધ્યાત્મ જ્ઞાન જે કંઈ છે તે વચનામૃત દ્વારા આપણને મળેલું છે એવા ગ્રંથરાજનો આજે આપણે પૂજન કરવા જઈ રહ્યા છીએ તમે બધાએ ભક્તોએ ઘરે રહીને હમણાં છેલ્લા અઠવાડિયાની અંદર જ ઘણા પાઠો કર્યા છે વચનામૃતના અને વિશેષ વાંચન કરો છો ઘણા એવા ભક્તો છે કે આપણે ગયા વર્ષે ઉત્સવ 200મો વચનામૃત ઉત્સવ અહીંયા ઉજવાણો હતો ત્યારથી નિયમ રાખ્યા છે દરરોજ વચનામૃત વાંચવું એવા ઘણા ભક્તો છે આમ તો આપણા સત્સંગીઓને માટે વચનામૃત છે એ જીવન હોય એમાંથી જ આપણને દરરોજની ઉર્જા પ્રાપ્ત થતી હોય છે તો એ વચનામૃતનું વાંચન દરેક ભક્તો કરતા હોય એમાં હમણાં વચનામૃત આજે વચનામૃતનું જયંતિ છે તો એ નિમિત્તે પણ ભક્તોએ વિશેષ પાઠો કર્યા છે આજે આ વચનામૃતનું પૂજન કરવા જઈએ એ પહેલાં પ્રથમ વચનામૃતનું વાંચન કરીશું અને પછી આપણે વચનામૃત ગ્રંથરાજનું પૂજન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું છે, સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાંજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મહોલ એ આદિ જે જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેની યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાંજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય છે. ઇતિ વચનામૃતમ, ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. એ તમે બધા વચનામૃત લાવ્યા જ છો તો દોડીને એક આસન લઈ લો, ચોખ્ખા લ્યો અને તમે પૂજન કરો. અહીંયા મેં પૂજન કરીએ ને, પૂજન કરો બધાય. હા, તમારી આસને જ બેસો બધાય. તમે તમારું વચનામૃત છે તમે જ પૂજન કરો. દાદા એક દોડીને એક જણા ચોખ્ખો લઈ આવો તો નીચેથી થોડાક. વાલા ભક્તજનો, આજનો આપણે માટે આ દિવસ છે એ બહુ મોટો દિવસ કહેવાય. આ જ્ઞાનનો દિવસ છે. આપણા સત્સંગની અંદર જે કંઈ જ્ઞાન પ્રવૃત્તિ રહ્યો છે, આપણામાં જે કંઈ જ્ઞાન છે, આપણને જે સંતો જ્ઞાન પીરસી રહ્યા છે, આપણને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આમ તો વચનામૃત દ્વારા જ થાય છે. વચનામૃત શ્રીજી મહારાજે પ્રબોધ્યું અને એ વચનામૃત ને પાન કર્યું સંતોએ. આમ તો જોઈએ ને તો આ વચનામૃતને કેટલા વાગ્યા આ વચનામૃતનો પ્રારંભ થયો છે દાદા? પહેલાં વચનામૃતમાં વાત શરૂ થઈ ને કેટલા વાગ્યે મહારાજે ચાલુ કર્યું? એ મોડી રાતે, હો મોડી રાત્રે સંતોની જાય ગયા એટલે સાધુ આશ્રમમાં મહારાજ આવ્યા. મહારાજ આવ્યા રાત્રે એટલે સાધુ તો દોડીને તરત, ઓ મહારાજ આવ્યા, આવો આવો મહારાજ, તરત ક્યાં કશે પાથરી દીધું. મહારાજ બેઠા, મહારાજ કે મારે વાત કરવીશ. અને થોડીક વારમાં તો બધા સંતો ભેગા થઈ ગયા, ભક્તો હતા એ બધા આવીને બેસી ગયા અને મહારાજે રાત્રે વાત ચાલુ કરી. પણ એમાં મુખ્ય હતા મોટા સંતો, સામે સંતો. મહારાજે આ વચનામૃત આખું ગ્રંથ છે ને સંતોને સામે બેસાડીને આ પ્રબોધ્યું છે. એનો અર્થ એમ છે કે પોતાનું જે કોઈ જ્ઞાન હતું એ જ્ઞાન છે એ મહારાજે સંતોને પાયું. આમ તો જોઈએ ને આ તો વૈદિક જ્ઞાન કહેવાય, ભગવાનનું જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાનને ઝીલવા માટે પાત્ર એવું જોઈએ. એમ કહીને કે આ સિંહનું દૂધ એ આપણા સ્ટીલના પાત્રમાં એમાં રે નહીં, તોડી નાખે એટલે બીજી કાંઈ જરૂર નથી, ખાલી ચોખ્ખા રાખો, બીજી કંઈ જાજી જરૂર નથી, કાંઈ આસન આસનમાં વચનામૃત પધરાવો ને ચોખ્ખા રાખો. તો એ સોનાના પાત્રમાં ટકે. ગંગાજીને પૃથ્વી ઉપર આવવું હતું, તો એ ક્યાં કોણ એને ઝીલે? જો પૃથ્વી ઉપર આવે તો પાતળમાં આવી જાય, પાત્ર જોઈએ ને. તો શિવજી સામે આવ્યા ને ત્યારે ઝીલાણી ગંગા. એમ આ તો ભાઈ અબાધિત શ્રીજી મહારાજનું આ જ્ઞાન છે, સર્વોપરિ જ્ઞાન છે. અને સર્વે શાસ્ત્રો આ દુનિયાની અંદર મોટા મોટા આચાર્યો થઈ ગયા છે અને કેટલાય મત છે, કેટલાય સિદ્ધાંતો છે, એ બધાય મત સિદ્ધાંતોને એ આચાર્યશ્રીઓ પ્રવર્તાવ્યા છે. અને બધાય મત છે એ ભગવાનને ઓળખાવે છે, પણ પોતપોતાને જેટલો મત સમજાણો, જેવું અધ્યાત્મ જ્ઞાન સમજાણું એ પ્રમાણે એ પ્રવર્તાવે છે. તો એ જ્ઞાનને અલગ અલગ મતો છે, એ બધાય મતોને આપણે સમજવા જઈએ તો ક્યારે પાર આવે. અને એ બધાય એક એંગલથી ભગવાનને સમજતા હોય છે. શ્રીજી મહારાજે શું કર્યું? આ બધાય મતોને પોતે તો બધાય મતોને સરળતાથી એક મત, શ્રીજી મહારાજનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ, આ જીવ સામાન્ય સ્થિતિમાંથી બ્રહ્મરૂપ કેવી રીતે થાય અને બ્રહ્મરૂપ થાય અને ભગવાનને કેમ પામે એ માર્ગ આ વચનામૃત દ્વારા સમજાવી દીધો મહારાજે. અને એ માર્ગ છે એ પહેલાં સંતોને આપ્યો અને સંતો આપણને હરિભક્તોને આ જ્ઞાન છે એ આપે છે. એટલે આમ તો જો આ જ્ઞાન છે આમ તો કોણે સંતો આગળ વાત કરી ને સંતોને આપ્યો એટલે ચાર સંતોએ બરાબર એ લખી લીધો. અને એ સદગુરુ સંતોએ જે લખ્યો એ મહારાજે પાછો પ્રૂફ કર્યો અને પ્રૂફ કરી અને એ આપણને આપ્યું. એ આ વચનામૃત છે. આ વચનામૃત જ્ઞાન અદ્ભુત જ્ઞાન છે. એ આપણા માટે તો જે કાંઈ જ્ઞાન છે, ભગવાનની સમજણ છે, એ વચનામૃત દ્વારા પ્રાપ્ત થઈ છે. તો એ વચનામૃત રાજગ્રંથનું આજે અત્યારે અહીંયા આપણે પૂજન કરવા જઈ રહ્યા છીએ. પૂજ્ય સ્વામી આપણને અહીંયા મંત્રો દ્વારા પૂજન કરાવશે. પહેલાં સર્વપ્રથમ વચનામૃતને અહીંયા જેમ કહેવામાં આવે સ્વામી કહેતા જશે એમ તમે ઘરે જ્યાં તૈયારી રાખી છે, કંકુ ચોખા રાખ્યા છે એ પ્રમાણે જેમ પૂજન કરવાનું કહે એમ પૂજન કરતા જજો. અને વચ્ચે વચનામૃતમાંથી જ સંતોએ જેમ 108 નામાવલી છે, જન્મંગલ નામાવલી, એવી જ રીતે વચનામૃત નામાવલી મહારાજના જ્ઞાનના મંત્રો બનાવેલા છે. અને એ 108 મંત્રો પૂજ્ય સ્વામી છે અહીંયા બોલતા જશે, અને એ મંત્રો દ્વારા આપણે વચનામૃત ગ્રંથરાજનું પણ પૂજન કરશું. તો અહીંયા સ્વામી આપણને પૂજન કરાવે. મુખ્ય જે આપણે અહીંયા 4-5 વર્ષથી દરરોજ વચનામૃતની કથા કરીએ છીએ, એ જ વચનામૃતની આપણે સુવર્ણ તુલા અને રજત તુલા કરી હતી, ભવ્ય રીતે પૂજન કર્યું હતું, એ જ વચનામૃત છે. એ જ વચનામૃતનું પૂજન આપણે અહીંયા મુખ્ય ઠાકોરજીને આગળ કરશું, સંતો કરશે, અને તમે બધા ઘરે બેઠા બેઠા જે વચનામૃત ઘરે રાખતા હોય એ વચનામૃતનું પૂજન કરજો. તો હવે સ્વામી અહીંથી આપણને પૂજન કરાવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે વચનામૃત જયંતિના દિવસે વચનામૃત ગ્રંથરાજનું આપણે પૂજન શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે ચંદનથી પૂજન કરશું. તો ઘરે જે ભક્તોની ઘરે ચંદન અથવા તો કંકુ જે વ્યવસ્થા હોય તેમનાથી આપણે વચનામૃતનું પૂજન કરીએ. શ્લોક પૂરો થાય એટલે ચાંદલા કરી અને વચનામૃતનું પૂજન કરજો. સ્વધર્મ વિજ્ઞાન વિરક્તિ ભક્તિ મુક્તિ રહસ્યં ગદિતં પ્રબંધં લૌકિક દ્રષ્ટાંત રહસ્ય વેદં વચો મૃતં તં પ્રસભં નમામિ ઓમ ચંદનમ સમર્પયામિ. હવે ચોખાથી પૂજન કરવાનું છે. તો હાથમાં અથવા તો બાઉલ હોય તો મેં ચોખા રાખજો, અંતે મંત્ર બોલાઈ જાય પછી વચનામૃતની ઉપર એ ચોખાને પધરાવજો. શાસ્ત્રમ કથિતમ સ્વમુખેન નિત્યમ શાસ્ત્રમ લિખિતમ મુનિભિસ્ત્વજસં શાસ્ત્રમ પ્રમાણેશ્ચ પ્રમાણિતમ યમ વચો મૃતમ તમ પ્રસભમ નમામિ ઓમ અક્ષતાન સમર્પયામિ. હવે પુષ્પમાળાથી પૂજન કરવાનું છે. તો પુષ્પની પાંખડી હોય, પુષ્પમાળા હોય અથવા તો મોતીની માળા હોય તો તેમનાથી પૂજન કરજો. ઉપાસનમ શ્રેષ્ઠતયા ચ પ્રોક્તમ વેદાંત સાંખલસિતમ તુ યોગમ બ્રહ્માંડમાલા રચના વિશેષમ વચો મૃતમ તમ પ્રસભમ નમામિ ઓમ પુષ્પમાલામ સમર્પયામિ. હવે પુષ્પની જે પાખડી હોય અથવા તો ચોખા હોય તેમનાથી શ્લોક, બે શ્લોક બોલાશે. શ્લોક ચાલુ થાય ત્યારથી જ પુષ્પ પાખડીનું પુષ્પવૃષ્ટિ કરવાનું શરૂ કરજો. જ્ઞાનેન ધર્મેણ યુતાં વિરક્ત્યા મહાત્મ્ય બોધેન ચ યોનિજસ્ય પ્રવર્તયામાસ ભુવિ સ્વભક્તિં શ્રીહરિ હરિર્નોસ્તુ મતિ પ્રદાતા અજ્ઞાન સંજ્ઞમ ગહનાંધકારમ નિજાશ્રિત સ્વાંત ગૃહાગતમ યઃ અપાહરજ જ્ઞાન દિવાકર શ્રી ધર્માંગ જન્મા જયતિ પ્રભુ સ ॐ पुष्पाणि समर्पयामि। હવે વચનામૃતનું 108 મંત્રોથી આપણે પૂજન કરશું, તો પુષ્પપાખડી અથવા તો ચોખા તેમનાથી એક એક મંત્રે પૂજન કરતું જવાનું। ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ। ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ। ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ। ઓમ અખંડ વૃત્તિ પ્રદાત્રે નમઃ। ઓમ લીલાસ્મરણોપદેશાય નમઃ। ઓમ ભગવદાયન કરણાય નમઃ। ઓમ કૃતજ્ઞ સંગત્યાગાય નમઃ। ઓમ પ્રત્યક્ષ મૂર્તિ પૂર્ણકામાય નમઃ। ઓમ તત્વલક્ષણ બોધકાય નમઃ। ઓમ સદસદ્વિવેકાય નમઃ। ઓમ આંતરશુદ્ધિ નિરૂપકાય નમઃ। ઓમ ભગવદ અનુસંધાન ગાયનાય નમઃ। ઓમ આત્મનિરીક્ષણાય નમઃ। ઓમ સમર્થ જરણાય નમઃ। ઓમ પ્રસન્નોપાયન્યાસાય નમઃ। ઓમ એકાંતિક ભાગવત ધર્મ નિરૂપકાય નમઃ। ઓમ વિધિ નિષેધ સત્યોપદેશાય નમઃ। ઓમ બહુભવન સંકલ્પાય નમઃ। ઓમ મન કર્તૃક નિર્વસનાય નમઃ। ઓમ ચતુર્વિધ મુક્ત કામનાય નમઃ। ઓમ સાકાર સ્વરૂપ નિર્ણયાય નમઃ। ઓમ કુશાગ્ર બુદ્ધિ ઉપદેશાય નમઃ। ઓમ અંતરવૃત્તિ વ્યાગ્યાત્રે નમઃ। ઓમ મોક્ષ દ્વારમ અપાવૃતાય નમઃ। ઓમ અસાધારણ સ્નેહ બોધાય નમઃ। ઓમ અસદવાસના નિર્વર્તકાય નમઃ। ઓમ તાત્વિક સ્વરૂપ નિરૂપકાય નમઃ। ઓમ સ્વામી સેવકત્વાય નમઃ। ઓમ જ્ઞાન ક્રિયેચ્છા શક્તયે નમઃ। ઓમ સત્પુરુષ ગુણ વિભાવાય નમઃ। ઓમ સાધ્વષ્ટ મૂર્તિ નિવાસકાય નમઃ। ઓમ દિવ્યેશ્વર સહિત ભૂસ્થાય નમઃ। ઓમ સમાહાત્મ્ય નિશ્ચયાય નમઃ। ઓમ એક સપ્તતિ કલ્યાણાય નમઃ। ઓમ માનસ વિજયાય નમઃ। ઓમ બાહ્યાંતર પૂજનાય નમઃ। ઓમ આત્યંતિક મુક્તિ પ્રદાય નમઃ। ઓમ આત્મ સ્વરૂપ વિચારાય નમઃ। ઓમ યુગ ધર્મ પ્રવૃત્તિ બીજાય નમઃ। ઓમ ધામ ગતા પુનરાવૃતયે નમઃ। ઓમ અધિકાધિક મહિમને નમઃ। ઓમ શાપિત બુદ્ધિ શુદ્ધાય નમઃ। ઓમ અવતાર પ્રયોજન કથનાય નમઃ। ઓમ નિર્મત્સર પ્રસાદાય નમઃ। ઓમ સગુણ નિર્ગુણાય નમઃ। ઓમ તપ પ્રીણ પ્રીણનાય નમઃ। ઓમ ભાગવત વિષયાય નમઃ। ઓમ ક્રોધ સ્વરૂપ દર્શકાય નમઃ। ઓમ મૃત્યુ ભય નિવૃત્તયે નમઃ। ઓમ માનાપમાન નિર્ણયાય નમઃ। ઓમ દોષવર્જન ગુણોપાર્જનાય નમઃ। ઓમ સવિકલ્પ નિર્વિકલ્પ નિશ્ચયાય નમઃ। ઓમ શ્રી હરિ અભિપ્રાયાય નમઃ। ઓમ સત્સંગ પતના પતનાય નમઃ। ઓમ અવતારેક સ્વરૂપાય નમઃ। ઓમ ભગવદ લૌકિક સુખાય નમઃ। ઓમ સાંખ્ય યોગાદિ તત્વસારાય નમઃ। ઓમ અનુપમાય નમઃ। ઓમ આનનેક ધનાય નમઃ। ઓમ બ્રહ્મચારી ધર્મવક્ત્રે નમઃ। ઓમ મોહ નિવૃત્તાય નમઃ। ઓમ વિષય નિવૃત્તાય નમઃ। ઓમ ભગવદીય પક્ષાય નમઃ। ઓમ શાસ્ત્ર વચન સત્યાય નમઃ। ઓમ કૃપાર્જન વૈરાગ્યાય નમઃ। ઓમ એકાદશી વ્રત દર્શકાય નમઃ। ઓમ ભગવત સ્વરૂપ બલાય નમઃ। ઓમ સત્સંગ પ્રશંસકાય નમઃ। ઓમ નિષ્કામ કર્મ મહાત્મ્યાય નમઃ। ઓમ કલ્યાણ રાજનિત્યાય નમઃ। ઓમ સાક્ષાત પરબ્રહ્મ નિરૂપકાય નમઃ। ઓમ ભગવત તદાત્મકાય નમઃ। ઓમ કુસંગી સંગ ત્યાગાય નમઃ ઓમ કલ્યાણ બીજાય નમઃ ઓમ મલિન વાસનોચ્છેદાય નમઃ ઓમ દયાલુ પ્રકૃતિ વતે નમઃ ઓમ શબ્દ સારગદનાય નમઃ ઓમ ભગવદાશક્તિ લક્ષણાય નમઃ ઓમ કલી નિવાસ પરિહારાય નમઃ ઓમ શિલવ્રત દ્રઢાય નમઃ ઓમ સ્વાભાવિક પ્રકૃતિ નાશકાય નમઃ ઓમ વાસુદેવ પ્રવેશાય નમઃ ઓમ પ્રાયશ્ચિતાર્થ દંડવત ક્રિયાય નમઃ ઓમ સેવા શુદ્ધિકારકાય નમઃ ઓમ પરદોષાદર્શનાય નમઃ ઓમ અતૃપ્તિપૂર્વક કથાનુરાગાય નમઃ ઓમ સ્વરહસ્ય દર્શનાય નમઃ ઓમ આત્મસત્તા સુખોપદેશાય નમઃ ઓમ ત્યાગી ગૃહી શોભાવર્ણનાય નમઃ ઓમ મોહાપસરણાય નમઃ ઓમ ભક્તાત્મ બુદ્ધિ કર્તવ્યાય નમઃ ઓમ ભગવદ શિકરણાય નમઃ ઓમ સંપ્રદાય પુષ્ટિ રહસ્યાય નમઃ ઓમ પરમ કલ્યાણ સારનાય નમઃ ઓમ ત્યાગ ભક્તિ મદાય નમઃ ઓમ સ્વરૂપ દ્રોહાકરણાય નમઃ ઓમ ચતુર્વિધ મહાપુરુષ લક્ષણાય નમઃ ઓમ પુણ્યજનક ગુણગ્રહણાય નમઃ ઓમ બાધિતાનુવૃત્તિમાય નમઃ ઓમ ઈર્ષારહિત ભક્તિકરાય નમઃ ઓમ સર્વદા સુખ્યુપદેશાય નમઃ ઓમ જીર્ણાશક્તિ નિવારકાય નમઃ ઓમ પ્રિયતમ સદસ્ય ભક્તિકરણાય નમઃ ઓમ કુટુંબ સ્નેહકરણાય નમઃ ઓમ માનસી પૂજાદેશાય નમઃ ઓમ આપત સ્મૃત્યુપદેશાય નમઃ ઓમ નિર્વિઘ્ન ત્યાગ રહસ્યાય નમઃ ઓમ ઇન્દ્રિય વશિત્વાય નમઃ ઓમ અચલાશ્રયાય નમઃ ઓમ માયિક મૃષોપદેશાય નમઃ ઓમ પરબ્રહ્મ નિરિધ્યાસનાય નમઃ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ 108 મંત્રોથી આપણે વચનામૃતનું પૂજન કર્યું. હવે બે હાથ જોડી અને પ્રાર્થના કરવાની છે. પાતુમ ધર્મમ ધર્મમોત્યયિતુતુમ શ્રી ભક્તિ ધર્માંગતો જાતાયોત્તર કોશલેષુ દયયા સર્વેશ્વરેશાય ચ તૃપ્તિમ વાક્ય સુધારસે વિદધતે નૈર્નિજાનામૃહોસ્ તસ્મૈ શ્રીહરયે નમોસ્તુ સહજાનંદાય સદ્વર્ણિને. સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીંયા આપણું વચનામૃતનું પૂજન પૂરું થાય છે. સરસ, બધા ભક્તોએ ઘરે પણ વચનામૃતનું પૂજન કર્યું. અહીંયા પણ ઠાકોરજીને આગળ જે વચનામૃત રેગ્યુલર વાંચન થઈ રહ્યું છે તે જ વચનામૃતનું સંતોએ પૂજન કર્યું. આજે આ વચનામૃત ઉત્સવ લગભગ ભારતમાં આપણા બધાએ મોટા જે સ્થાનો છે બધા સ્થાનોમાં બધા મંદિરોમાં વચનામૃત રાજનું પૂજન થયું છે. વચનામૃતની આપણે પહેલું વચનામૃત વાંચ્યું. વચનામૃતની વાત કરીએ તો આમ તો પહેલાં આપણે વાત કરીએ એમ કે વચનામૃત છે એ આપણે જ્ઞાનનું મહારાજને સમજવા માટે મુખ્ય છે આપણા માટે. આમ તો જોઈએ ને કે ભગવાનને સમજવા માટે અનેક મતો છે અને એના મતના શાસ્ત્રો છે. કોઈ એવા મોટા વિદ્વાન અને સારા એક આચાર્ય થાય અને એને એવી સ્થિતિ પ્રાપ્ત થાય અને એ ભગવાનને ક્યાંક એક માર્ગથી સમજ્યા હોય અને ભગવાનને પાયમાં હોય તો એણે એક મત સ્થાપન કર્યો હોય. એવા અનેક મતો છે, શંકર મત છે કે અદ્વૈત મત કહેવાય, વેદાંત વિશિષ્ટ અદ્વૈત તો આપણો મત છે, એવી જ રીતે બીજા ઘણાય મતો છે. તો એ બધાય આચાર્યો એણે અલગ અલગ વેથી ભગવાન સુધી પહોંચવાના રસ્તા બતાવ્યા. હવે ભગવાનને પામવું, આ પહેલો જ પ્રશ્ન આવ્યો કે ભગવાનની મૂર્તિને અખંડ, કઠણમાં કઠણ સાધન છે તો ભગવાનની મૂર્તિને અખંડ ધારવી એ કઠણ છે. અને આપણે બધાએ લગભગ જેણે થોડોક પુરુષાર્થ કર્યો હશે એને અનુભૂતિ પણ થઈ હશે કે એટલું સરળ નથી કે ભગવાનનું સ્વરૂપ આપણને અખંડ યાદ આવે, કઠણ છે. તો એ ભગવાનને પામ, એના સ્વરૂપને યાદ કરવું જેટલું કઠણ છે તો એને પામવું તો કઠણ તો હોય જ, તો અઘરું છે. એ માર્ગ સુધી પહોંચવા માટે બહુ અટપટો માર્ગ છે. ખાલી ઇન્ડિયાથી અમેરિકા પહોંચવું હોય આમ દેખાય સીધું, પણ તો એ ઘણું કઠણ પડે છે ને. હમણાં જ એક ભગતનો મને મેસેજ આવ્યો, મને કે સ્વામી અમારો આખો પરિવાર અહીંયા છે, તો અમારા એક કોઈ સંબંધી છે વડીલ એ ભારતમાં રહી ગયા છે, હવે એને અહીંયા આવવું છે, હવે એકલા છે, હવે એને અહીંયા આવવું છે, મુશ્કેલી થાય છે. મહારાજને પ્રાર્થના કરજો. આપણે મહારાજને પ્રાર્થના કરીએ, ભગવાનના ભગત હોય એનું ભગવાન મદદ કરે, પણ કઠણ છે. ખાલી એક સ્થાનથી આ લોકની અંદર એક સ્થાનથી બીજા સ્થાને પહોંચવું એ કઠણ પડે છે, અટપટો માર્ગ છે. એટલે તો એમાં કેટલાય માર્ગ છે, કોઈ આમ ફરી ફરીને આવતા હોય, કોઈ જળ માર્ગે આવે, કોઈ બીજા માર્ગે આવે, કોઈ ત્રીજા માર્ગે આવતા હોય છે ને. કેટલાય માર્ગથી આપણે અહીંયા 25 જણા બેઠા હોય ને પૂછી તમે કેમ આવ્યા, તો બધાના માર્ગ અલગ અલગ હોય છે. કોઈ સીધે રસ્તેથી નથી આવતા, સીધે રસ્તે આવતા હોય તો એના માર્ગો અલગ છે. જેમ જંગલની અંદર કોઈ એક મહારાજાએ એક સારું ન્યા એક એણે સારો મહેલ વસાવ્યો, ઉત્તમ સ્થાન ફરવા જેવું કે મળવા જેવું સ્થાન વસાવ્યું હોય, અને એ સ્થાન કોઈ રાજાએ વસાવ્યું હોય એટલે એને ખબર હોય કે આ રસ્તો ક્યાં છે, અને એ રસ્તો કોઈએ સાંભળ્યો હોય અને બતાવે, અને એ જ રાજા જ આવીને જ્યારે રસ્તો બતાવે એમાં તો ફેર હોય ને. જંગલ છે એની અંદર અટપટો માર્ગ છે, એની અંદર જવા માટે રાજાએ 5 જણાને એમને બતાવેલું હોય ને એ જાતા હોય, અને એ રાજા જ ખુદ આવી પ્રત્યક્ષ આવી અને કહે કે ભાઈ ચલો જો આ રસ્તો છે ને અહીંયા આ છે, ચલો એ માર્ગે જવાનું. રાજા જ આપણને બાવડું પકડીને માર્ગે સુધી લઈ જાય તો એમાં બહુ સરળ પડે. એમ આ પૃથ્વી ઉપર રાજાધિરાજ આપણા મહારાજ પધાર્યા, અને મહારાજે આ વચનામૃત દ્વારા આપણને એ મહારાજ સુધી પહોંચવાનો સરળ રસ્તો આ વચનામૃત દ્વારા પતાવ્યો. એ રસ્તો કેવો છે એની ઓળખાણ, એ રસ્તે જવા માટે આપણા માટે આપણામાં કેવી એની એબિલિટી હોવી જોઈએ, એની કેવી આપણા એને માટે ડિગ્રી હોવી જોઈએ, એ કેમ પ્રાપ્ત કરવી, એનો કોર્સ બધું મહારાજે એક વચનામૃત દ્વારા બતાવી દીધું. અને એ વચનામૃત દ્વારા આપણે મહારાજને પામી શકીએ, મહારાજને સમજી શકીએ. મહારાજ તત્વ શું છે, આ બ્રહ્માંડ તત્વ શું છે, એક એક ભગવાનની રચના શું છે, મુક્ત તત્વ શું છે, એ બધી સ્થિતિઓને આપણે સમજી શકીએ. આપણે એક માયાવી જીવ હોઈએ એમાંથી લઈને ઠેઠ બ્રહ્મસ્થિતિ સુધી આપણે કેમ પહોંચવું, અને બ્રહ્મસ્થિતિએ પ્રાપ્ત કરી અને ભગવાનની સન્મુખ હંમેશા કેમ રહીને ભગવાનની સેવા કરવી, એ સંપૂર્ણ જ્ઞાન શ્રીજી મહારાજે આ વચનામૃત દ્વારા આપણને સમજાવ્યું. હવે તેમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે. એ વચનામૃત આપણે સમજીએ અને આપણી લાઈફમાં એને પ્રેક્ટિસ કરીએ, અને જેટલી પ્રેક્ટિસ કરીએ એવું આપણને એ સ્થિતિ બંધાતી જાય. અને એક દિવસ જે મહારાજે આ વચનામૃતમાં સ્થિતિ બતાવી છે કે બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મ એવા પરમાત્માની ભક્તિ કરવી, એ સ્થિતિ સુધી પહોંચવાનો માર્ગ મહારાજે અતિ સરળ ભાષામાં આપણને સમજાય એમ આંગળી પકડી અને મહારાજે બતાવ્યું છે કે જો આમ આમ આમ આમ, આપણી ગુજરાતી ભાષામાં પાછું. અને એક પાછું માણસને પ્રવચનાત્મક ખાલી હોય ને તો એ થોડુંક કઠણ પડે, કંટાળો આવે. મહારાજે ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર કર્યા. આખું વચનામૃત જુઓ, પ્રશ્ન જવાબ પ્રશ્ન જવાબ ડિસ્કશન છે. એટલે એક એક પ્રશ્નના આપણા મનની અંદર ઉદ્ભવતા જે કાંઈ ક્વેરીઓ છે એ ક્વેરીના સોલ્યુશનો મહારાજે બહુ અતિ સરળ ભાષામાં શોર્ટ શાસ્ત્રોની અંદર વેદોની અંદર ઉપનિષદોની અંદર એ ઘણો કઠિન તરીકાથી બતાવ્યું હોય અને અઘરો ઘણો ઉપાય હોય તો એને મહારાજે આજે કળિયુગમાં આજે આપણે કેવી રીતે એ સમજવો કરવો અને કર્યા પછી કેવી પ્રાપ્તિ થાય એ બધું મહારાજે વચનામૃત દ્વારા આપણને બતાવ્યો છે. એવું આ સુંદર વચનામૃત, એ વચનામૃત જયંતિનો 201મી જયંતિનો આ પવિત્ર દિવસ, તે દિવસે આજે તમે બધા ભક્તોએ ખૂબ ભક્તિભાવથી પાઠો કર્યા છે. મહારાજ આપણને વહેલામ વહેલા જે મહારાજ આપણને સમજણ આપવા માગે છે એ સમજણ આપણામાં ઠરે, આપણામાં એ સમજણ સિદ્ધ થાય અને મહારાજ સુધી આપણે પહોંચવામાં એ માર્ગ આપણને એકદમ ક્લિયર સમજાઈ જાય એવી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે એવી સમજણ જલ્દીથી જલ્દી દ્રઢ થાય. આ વચનામૃત સરળ છે છતાં પણ અતિ સરળતાથી આપણે સમજી શકીએ એવી સમજણ દેનારા પણ ભગવાન જ છે. એ મહારાજને આપણે પૂજન કરીએ. આ શાસ્ત્ર છે ને વચન, આ પુસ્તક પુસ્તક ન કહેવાય, પુસ્તકો ખૂબ હોય. આગળ તમે આવીને સીધું નીચે મૂક્યો ને એટલે મને તરત મનમાં થયું કે આમ નીચે મુકાય નીચે ન મુકાય, કારણ કે આ પુસ્તક છે એ બધામાં ડિફરન્સ હોય. આપણે જે ભણવાના પુસ્તકો હોય એ અલગ હોય છે, પણ એ વિદ્યા છે એ અલગ હોય છે. બીજી વસ્તુ આપણે લખી કાઢવી હોય અલગ હોય છે. આ તો વૈદિક જ્ઞાન છે. મદરૂપ મદવાણી ઇતિ મદરૂપમ મહારાજે કીધું, મદવાણી ઇતિ મદરૂપમ. એટલે જેમાંથી આપણે જ્ઞાન મેળવવું છે એ ભગવાનનું સ્વરૂપ જ છે, એને સમજવું છે. તો એ વચનામૃતને આપણે જ્યારે વાંચતા હોઈએ તો એ ભાવના આપણે દેવપ્રસાદ સ્વામી બહુ કહી વારંવાર કહી, શું કે આપણને એની ભક્તિ જાગવી જોઈએ. ખાલી જો આપણે બહુ બુદ્ધિશક્તિ હોય અને આપણે એ વચનામૃત નાખો તદાકર યાદ કરી લઈએ કે એ વચનામૃત છે, એ આપણને આમ બધું આમ કોઈ પ્રશ્ન પૂછે ને એક એક વચનામૃતના આમ કોટેશન આપણે ફટ દઈને કહી દઈએ, એટલું આપણે આમ નોલેજ હોય તો એ ભગવાનને જ સમજાતા હો. ભગવાન પકડાય પણ નહીં તો એ ભગવાન ન પકડાય. એ તો બુદ્ધિની કસરત છે એટલે આપણે તત્વ આપણે વર્ણન કરી શકીએ છીએ, પણ આપણી બુદ્ધિમાં ભગવાન ક્યારે આવે? એ જ્ઞાન પ્રત્યે આપણને ભક્તિ જાગવી જોઈએ, ત્યારે આપણને ભગવત તત્વ છે એ આપણા અંતરમાં પ્રગટે છે અને સમજાય છે. એટલે સ્વામી વારંવાર કહે, અમને સંતોને તો ત્યાં સુધી કહે કે ગ્રંથ હોય ને ગ્રંથને પૂઠું ન ચડાવેલું હોય ને ફાટી ગયું હોય ને તો એ સ્વામી ઘણીવાર ટોકે કે એટલી ખબર પડે છે. હમણાં ધ્યેય સ્વામી મને કહેતા હતા કે એક દિવસ સ્વામીએ તરત યાદી આપી અને મોટા સંતો ત્યાં બધાય તો વડીલ સંતોને તરત કીધું, સ્વામી ટોક્યા કે તમે જ તમને જ ખબર નથી તો આ નાના સંતોને શું શીખવાડશો? શું કે ગ્રંથને તમે હજી પૂઠું હરખું નથી ચડાવ્યું. અને સ્વામી કથામાં ઘણીવાર ટોકતા હોય કે ગ્રંથ ખોલીએ એની ભક્તિભાવના હોય, એ પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે એમ માનીને જો આપણે એનું, એટલે મહારાજે શું કીધું, ન સમજાય તો શું કરવાનું કીધું? એનું પૂજન કરવું, એની ભક્તિ કરવી. ભક્તિ કરશે ને તો એ સમજાઈ જશે. જો ન સમજાય દાખલો કરવાનો, સમજવાનો. ભગવાને જ્ઞાન આપ્યું છે તો એ તો સમજવાનું, નહીંતર ભક્તિ કરવી. તો આ વચનામૃત છે એને ખાલી નોલેજ ગ્રંથ ન માનવો, એ ભગવાનનું વૈદિક જ્ઞાન છે. ખુદ બ્રહ્મ કહેવાય એને, જે ભગવાનનું જ્ઞાન હોય ને ભગવાનના નામને બ્રહ્મ કહેવાય, અને ભગવાનનું જે જ્ઞાન હોય એને બ્રહ્મ કહેવાય, અને આપણા જીવને બ્રહ્મ કહેવાય, બધું બ્રહ્મ કહેવાય. પણ એ બ્રહ્મમાં ફેર હોય કે ભગવાન એ ભગવાન અને બ્રહ્મ ભગવાનનું જ્ઞાન છે એ ભગવાનનું સ્વરૂપ રૂપ જ છે, તો એને બ્રહ્મ તરીકે કીધું છે. એટલે આ વચનામૃત અદ્ભુત ગ્રંથ છે. એ ગ્રંથને આપણે આપણા મોટા સંતો જોવો, આ શ્રીજી મહારાજનું જ્ઞાન છે, આ મોટા ચાર સદગુરુ સંતો, આમ તો બધા સંતોએ ઝીલ્યું, ચાર સદગુરુ સંતોએ બરાબર ઝીલ્યું અને એ વચનામૃત ગ્રંથ આપ્યો. એ આપણી આખી ગુરુ પરંપરા જો, ગુણાતીતાનંદ સ્વામી, ત્યાર પછી બાલ મુકુંદાસ સ્વામી, પછી ધર્મ સ્વરૂપદાસ સ્વામી, તો કેવા આપણે વચનામૃતનું સાંભળી છે ને, 108 સ્વામીએ પાઠ કરીને ધામમાં ગયા, કે મહારાજે વચન દીધું છે 108 પાઠ કરે અને ધામમાં જાય, ધામ મહારાજ લેવા માટે આવે, અને 108 પાઠ કર્યા. અને પાઠ કરતા હતા ને એ બધું આપણે પ્રસંગ સાંભળીએ છીએ. અધૂરા ગોપીનાથદાસ સ્વામી એના શિષ્ય, એટલે આપણા શાસ્ત્રીજી મહારાજના ગુરુ ગોપીનાથદાસ સ્વામીને ખબર પડી કે સ્વામી તો આ માટે પાઠ કરે, વચનામૃત એ સંતાડી દે, એ જમાનામાં પ્રાપ્ય નહોતું, એટલે સંતાડી દે, વળી સ્વામી ગોતે પાછા અને વળી પાઠ કરે, અને 108 પાઠ પૂરા થયા અને સ્વામી ધામમાં આવી. આવા આપણા જોગી સ્વામી ભણ્યા નહોતા હો, જરીકી સ્વામીને લખતા નહોતું આવડતું કંઈ, પણ સંતો એમ કે ક્યારેક અમને વચનામૃતનું આમ મળતું ન હોય કે આ ક્યાં વચનામૃતમાં હશે, એટલે સ્વામીને જઈને કહીએ કે સ્વામી આ વચનામૃત, આ વાત મહારાજાએ ક્યાં કીધું, એટલે સ્વામી એમ કે 10 ને 5 ને આમ આંકડા ગણાવે, આ જગ્યાએ આ આવડા વચનામૃતમાં આવી રીતે આમ હશે જો કંઈ, અને ત્યાં જોઈ પાછું એમ આંકડો ગણાવે સ્વામી, એટલે અને અખંડ સ્વામીને વચનામૃત વંચાતું હોય તો એ સ્વામી પામી ગયા હતા. એટલે આપણા સંતોમાં પણ, આપણા અત્યારે પ્રગટ સંતો છે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, આપણા આખા સંપ્રદાયમાં તમે જુઓ, સંપ્રદાયમાં જો વચનામૃતને સારી રીતે ભક્તિભાવથી પીધેલું હોય તો સ્વામી, શાસ્ત્રીજી મહારાજના એક એક શબ્દ સ્વામી આમ હે ને આમ ઝીલા છે અને એ પીધું છે. અને અત્યારે એ સ્વામીને આજે જ હું કથા સાંભળતો હતો, કાલે પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામીએ લોયાનું એક વચનામૃતનું કંઈક પૂછ્યું કે આમાં આમ સ્વામી કીધું છે, સ્વામી હે લોયાના 12મા વચનામૃતનું કંઈક પ્રશ્ન, શિક્ષાપત્રી ભાષ્યની કથા ચાલે છે એમાં સ્વામીએ પૂછ્યું, તો સ્વામીએ તરત જ એક એક શબ્દ બોલી દે, અને બોલી જાય એટલું નહીં, એ ભક્તિભાવ એટલો વચનામૃતનો. તો આપણા સંતો ધર્પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી કેટલો વચનામૃતનો અભ્યાસ, આપણા એક એક સંતોનો વચનામૃત પ્રત્યે ભક્તિ, કારણ કે મહારાજનું જ્ઞાન છે એ દિવ્ય જ્ઞાન છે, અને એ જ્ઞાન થ્રુ આપણે મહારાજની મહિમા સમજી શકીએ, મહારાજની ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધું સમજી શકીએ. તો એ વચનામૃતનું જ્ઞાન આપણને પણ પ્રાપ્ત થઈ રહ્યું છે, એ ગ્રંથરાજ વચનામૃતનું આજે આપણે પૂજન કર્યું, વંદન કર્યા. હવે એ વચનામૃતની આરતી કરી લઈએ, તો આરતી પ્રગટાવો અને તમે જ આરતી કરો અહીંથી. આરતી વચનામૃતની આરતી તમે ભક્તોએ ઘરે પણ તૈયારી કરી રાખી છે, તો આરતીની તૈયારી કરજો, અને અહીંયા આરતી થશે તો ઘરે પણ આરતી ઉતારજો. તમારા ગ્રંથ લાવો અહીંયા પધરાવી દઈ, ઝડપ કરજો સ્વામી. બાજુમાં પધરાવી ગયો, આગળ પધરાઈ ગયો, પધરાઈ ગયો, ફટાફટ બીજું હોય ને, એમનો થપ્પી મૂકી ગયો. લાવ ને, જય સદગુરુ. પ્રગટી ગઈ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત ગ્રંથ રાજ કી જય. આજના આ પવિત્ર દિવસે અમારે ભરતભાઈ સાવલિયા, આમ તો નવા સત્સંગી પણ ખૂબ બળિયાત છે, આજે એમના તરફથી સંતોની ઠાકોરજીને થાળ હતા. એણે આપણે ગયા વર્ષે વચનામૃત શતાબ્દી ઉત્સવ ઉજવાનો ત્યારથી સંકલ્પ કર્યો અને દરરોજ ઘરમાં વચનામૃતનું વાંચન કરવું, અને દરરોજ એ વચનામૃતનું વાંચન કરે છે. તો આજે એ નિમિત્તે એણે સંતોને અને ઠાકોરજીને થાળ રાખેલા. દાદા એવા આપણે ચતુર્દાદા દિવસે કે સંતોને ધોતિયાને પૂજન કરવું છે, તો દાદાની તો સેવા અજોડ છે. અહીં એટલી ઉંમરે ખૂબ ભક્તિભાવથી ઠાકોરજીને અને સંતોને રાજી કરે છે, અને સમયે સમયે સેવા પણ કરતા જ હોય છે. તો દાદા આવો, તમે ભરતભાઈના વતી અને તમે પણ આવીને સંતોને ચાંદલા કરો અને પૂજન કરો. આવો દાદા. બીજું, આજે સંતોને ઠાકોરજીને થાળ રમેશભાઈ પટેલ આપણે અહીંયા રેગ્યુલર સભામાં આવે છે અને ખૂબ સંતોના સારથી છે અને મોટા ભગત છે, તો એના તરફથી પણ ઠાકોરજીને થાળ અને સંતોને રસોઈ હતી. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ તમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, હવે જયઘોષની સાથે આજના આ પ્રોગ્રામને આપણે પૂરો કરીશું. અહીં નિયમ ચેષ્ટા થશે. હવે બોલો. સ્વામી નારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.